ત્યારે વાર્તાઓમાં ઘણી ઠેકાણે એમ ઉલ્લેખ મળે છે કે બ્રહ્મ સંબંધ આપતા પહેલા એમ કહેતા કે જા તું જઈને જોઈ આ, તને ભાવને સંતોષ આપે એવો સ્વરૂપ કોઈ લઈને આવતું, એવો સ્વરૂપ લઈને આવ, પછી હું તને પુષ્ટ કરી આપીશ અને બ્રહ્મ સંબંધ આપીશ. કેમ કે તારો ભાવ ક્યાંક તો સ્થાપિત થવો જોઈએ. ભાવ સ્થાપિત થશે તો ભક્તિ થશે, ભાવ સ્થાપિત નહીં થાય તો ભક્તિ નહીં થાય. એટલે પહેલી શરત છે ભાવ સ્થાપનાની. એ ભાવનું સ્થાપન તેને આપણે પુષ્ટ કરવું કહીએ. પુષ્ટ એટલે શું? કે જ્યાં પરમાત્મા મને અનુગ્રહશીલ થયો આ રૂપે, એને મુદ્ધરિષ્યામિ તદા મૃદાદે પ્રાદુર્ભૂત. એ પરમાત્મા ચોમેર છે, એ પરમાત્મા ઉપર છે, એ પરમાત્મા અંદર છે, પણ જે વખતે કોઈક એક રૂપમાં તમે એનો સિલેક્શન કરી શકો કે ના આ રૂપે મારે એને ભજવું છે, બસ તરત જ એમાં એ પરમાત્મા વ્યક્ત થઈ જશે. કેમ કે જે સર્વાકાર છે એને સાકાર થવામાં વાર નહીં લાગે, જે સર્વાકાર છે એને ભાવાકાર થવામાં વાર નહીં લાગે. કેમ કે અંતે બધા આકાર એના જ તો લીધેલા છે. એમાંથી જેમ ઓલ મેન આર મોર્ટલ એટલું આપણે સમજ્યા તો પછી આપણને સમજતા વાર નહીં લાગે કે સોક્રેટિસ ઇઝ મેન એન્ડ ધેરફોર સોક્રેટિસ ઇઝ મોર્ટલ. પણ જો ઓલ મેન આર મોર્ટલ આપણે ન સમજીએ તો આપણને માથું ચક્રાતું જશે કે સોક્રેટિસ ઇઝ મેન ઓર નોટ એન્ડ સોક્રેટિસ ઇઝ મોર્ટલ ઓર નોટ, આપણને સમજ નહીં આવે. એટલે મેજર પ્રિમાઇસ એમ કહેવાય છે કે ઓલ મેન આર મોર્ટલ, એ સમજી જાઓ, પછી તમને માઇનર પ્રિમાઇસ અને કન્ફ્યુઝન પોતાની મેળે સમજમાં આવી જશે. એવી રીતે સર્વાકાર પરમાત્માને સમજો તો ભાવાકાર પરમાત્માને ઓળખતા તમને વાર નહીં લાગે, અને ભાવાકાર પરમાત્માની દિવ્યતાને ઓળખતા તમને વાર નહીં લાગે. નહીં તો તમે એની દિવ્યતાને નહીં ઓળખી શકો. તમને ભજન કરતા હશો પણ ક્યાંક મનમાં ચોર છુપાઈને બેઠો હશે કે છે તો અંતે ધાતુનું ન, છે તો અંતે પથ્થરનું ન, છે તો અંતે ક્ષયિષ્ણું, છે તો અંતે ક્ષર, છે તો અંતે સ્ટેપિંગ સ્ટોન. પણ એ સ્ટેપિંગ સ્ટોન તમને એટલા માટે લાગે છે કે તમે મેજર પ્રેમાઇસને હજી સુધી ઓળખી શક્યા નથી કે પરમાત્મા સર્વાકાર છે. એટલે કેટલું મોટો, કેટલું મોટું મહત્વ છે પરમાત્માના જ્ઞાનને ઓળખવું. એ જો નથી આપણે ઓળખી શકતા તો મહાન હાનિ થાય છે. એમ કહેવાય છે કે યચે દ્વે નોચે દિહાવે દી મહતી વિનષ્ટિ. આને તમે નહીં ઓળખો તો મહાન વિનાશની સંભાવના છે. કેમ કે બધા ધર્મના ઝઘડા જેટલા થાય છે આ પરમાત્માના સ્વરૂપને ન જાણવાના લીધે થાય છે. એક વખતે પરમાત્માના સ્વરૂપને ઓળખો, બધા ધર્મના ઝઘડા તમને સોલ્યુશન સામે દેખાય છે પરમાત્માના સ્વરૂપમાં. કેમ કે તે સર્વાકાર છે. ઝઘડશો કેવી રીતે? તમે કયા રૂપને દંડો મારશો? પરમાત્માના કયા ચરણને તમે દંડો મારશો? સહસ્ર શીર્ષ પુરુષ, સહસ્રાક્ષ, સહસ્રપાદ, સભૂમિ વિશ્વ તો વૃત્તા અત્યતિષ્ઠ દશાંગુલમ. એ હજાર હાથ વાલો, હજાર માથા વાલો, હજાર ચરણ વાલો પરમાત્મા છે. અરે તારે કઈ કઈક લૂલો છે, એક હાથ વાલો છે કે કાણો છે? કેવું જોઈ તું, તું 2000 હાથ વાલો છે, 2000 ચરણ વાલો છે, 2000 નેત્ર વાલો છે. હજાર કેમ કયા? લોકો એવું આર્ગ્યુમેન્ટ કરે એટલે એક એક આંખ હશે. પણ હજાર નો મતલબ ત્યાં હજાર નથી, હજાર નો મતલબ છે ત્યાં સર્વ. સર્વ આકાર એના છે, સર્વ ચરણો એના છે, સર્વ હાથ એના, હસ્તો એના છે. જે છે તે બધું એનું છે. એ આપણને બોધ અવતરે તો પુરુષ સૂક્ત નો આપણને સાચો અર્થ સમજમાં આવે. એ બોધ આપણા ઉપર અવતરે તો આપણને ખબર પડે કે વિરાટમાં જોવા માટે દિવ્ય દ્રષ્ટિની જરૂરત ભગવાનને શા માટે જ પડી. દિવ્ય દ્રષ્ટિ વગર શા માટે એ જોઈ શકાતું નથી? કેમ કે દિવ્ય દ્રષ્ટિ વગર આપણે જોવા જશું તો આપણને યા તો નિરાકાર દેખાશે, યા સાકાર દેખાશે, પણ સર્વાકાર નહીં દેખાય. યા તો દિવ્ય દ્રષ્ટિ જોઈએ, યા તો ભક્તિ જોઈએ, તો આપણને સર્વાકાર દેખાય. કેમ કે એક મર્યાદા છે. જ્ઞાનમાં આપણે સર્વત્ર પરમાત્માને જોતા હોઈએ છીએ, પણ ભક્તિમાં બધું જ આપણે પરમાત્મામાં જોતા હોઈએ છીએ. એક થોડો અંતર છે. ઉપનિષદ એને બહુ સુંદર સમજાવે છે કે સર્વંતમ પરાદાત યોન્યત્ર આત્માના સર્વમ વેદ. એનો સર્વત્ર પરાભાવ થાવ, ઉપનિષદ કે છે કે જે કોઈ પણ નામ કે રૂપને પરમાત્માથી નોખા ઠેકાણે જુએ છે, સર્વંતમ પરાદાત, એનો સર્વત્ર પરાજય થાવ. જે નામ રૂપને પકડે છે તે નામ રૂપ થકી એનો પરાજય થઈ જાઓ. કઈ સ્થિતિમાં? કે યોન્યત્ર આત્માના સર્વમ વેદ. આત્માને પરમાત્માને છોડીને જ્યાં સર્વને શોધી રહ્યો છે તેને. એટલે સર્વ પરમાત્મામાં છે એ ભક્તિની દ્રષ્ટિ છે. સર્વ નામ રૂપ પરમાત્મા ના છે એ ભક્તિ ની દ્રષ્ટિ છે, અને સર્વ નામ રૂપોમાં પરમાત્મા છે એ જ્ઞાન ની દ્રષ્ટિ છે. સર્વાત્મ ભાવ તેથી જ કહેવાય, અને સર્વાત્મ બોધ. સર્વાત્મ ભાવ એટલે શું? કે બધા જ ભાવો પરમાત્મામાં સ્થાપિત કરવા. અને સર્વાત્મ બોધ એટલે શું? કે જેટલા નામ રૂપો છે તે બધા જ નામ રૂપોમાં પરમાત્માને જોવો. એટલે સર્વત્ર પરમાત્માને જોવું અને સર્વ પરમાત્મામાં જોવું, સર્વ પરમાત્મામાં જોવું એ આપણને સર્વાત્મ ભાવ કહેવાય, અને સર્વત્ર પરમાત્માને જોવું તે સર્વાત્મ બોધ કહેવાય. થોડુંક અંતર સાવધાનીથી સાંભળશો તો ખ્યાલ આવશે કે જયારે સર્વત્ર આપણે પરમાત્માને જોવા જઈએ છીએ ત્યારે ભક્તિ નથી રહી જતી, ત્યારે જ્ઞાન થઈ જાય છે, અને સર્વ આપણે જયારે પરમાત્મામાં જોવા જઈએ છીએ ત્યારે એ જ જ્ઞાન ભક્તિ થઈ જાય છે. એક શાયરે બહુ સુંદર કહ્યું છે, એક લફ્ઝ મોહબ્બત કા અદના કા ફસાના હૈ સિમટે તો દિલે આશિક પહેલે તો જમાના હૈ. એટલે જો જ્ઞાન ફેલશે, ભક્તિ જો ફેલવા મળશે, આની અભક્તિ કરું, તેની અભક્તિ કરું, આની અભક્તિ કરું, જે આવ્યો તેની ભક્તિ કરું, તે ભક્તિ નહીં રહી જાય ભાઈ સાહેબ, જ્ઞાન થઈ જશે. અને જ્ઞાન પણ જો એકદમ કોન્સન્ટ્રેટ થવા મળશે કે ના મારે આ જ બીજું કઈ નહીં, તો તરત ભક્તિ થઈ જશે. સિમટે તો દિલે આશિક પહેલે તો જમાના હૈ. એટલે જે સર્વાત્મ બોધ છે, સર્વત્ર પરમાત્માનું દર્શન કરવું એ જે છે તે સર્વાત્મ બોધ છે, જે જ્ઞાનીની પરમ કાષ્ઠાની સિદ્ધિ છે, જ્ઞાન માર્ગની જ્ઞાન યોગની પરમ સિદ્ધિ આ કક્ષા ઉપર જઈને પહોંચે છે કે સર્વત્ર આપણને પરમાત્મા દેખાવા માંડે, અને ભક્તિની પરમ કાષ્ઠા સિદ્ધિ ત્યાં જઈને સિદ્ધ થઈ જાય છે કે બધું જ આપણને પરમાત્મામાં દેખાવા માંડે, જે કઈ જોઈએ મને પરમાત્મામાં જ દેખાવા માંડે. એમ કેમ કે આપણને એવું લાગે કે હા પૂજા ઉજા કરવા માટે મૂર્તિ ઠીક છે, પણ ઘરનો જે અમારો ધંધો છે તે ચાલતો નથી, એટલે તે ચાલતો નથી એને ચલાવવા માટે જરાક શેરડીના સાંઈબાબાની એક યાત્રા કરવી જરૂરી છે. એટલે જો ઘરનો ધંધો ચાલતો નથી તેના માટે શેરડીના સાંઈબાબા યાદ આવે, અને ફૂલ ચઢાવવા માટે ઠાકોરજી, તો તમને બધા જ ભાવ તેમાં સ્થાપિત નથી થયા, એટલે તમે હોચપોચ કરી રહ્યા છો. બધું પ્રશ્ન એ નથી તમારા ઘરનો, શેરડીના સાંઈબાબામાં ભલે તમે બધા જ ભાવ સ્થાપિત કરો, ઓછામાં ઓછી પુષ્ટિ ભક્તિ તો કહેવાશે તમારી કે તમે શેરડીના સાંઈબાબામાં બસ ભૂલી જાઓ. જો તમને શેરડીના સાંઈબાબા ગમતા હોય એટલા, તો શેરડીના સાંઈબાબા ગમને કરો. હાજી મલંગ તમને ગમતું હોય તો હાજી મલંગમાં તમે બધા ભાવ સ્થાપિત કરો, જે તમને ગમતો હોય બધો ભાવ એમાં સ્થાપિત થયો તો એ ભક્તિ કહેવાશે. અને અડધો ભાવ આનામાં, અડધો ભાવ તેનામાં, ડિપાર્ટમેન્ટ વાઇઝ કામ કરો ને, તો બિઝનેસમાં એફિશિયન્સી કેળવતો હોય છે, પણ ભક્તિમાં એક જાતની લેક ઓફ એફિશિયન્સી છે કે તમે સરખી ભક્તિ કરી શકતા નથી. મેં એક વખતે મારે કોલેજમાં અમારા પ્રોફેસરે મને કહ્યું કે મારા એક પુસ્તક તમે આપી, એ પુસ્તક મેં દેખાડી આપણા અહીંયા અમદાવાદના જ હતા જેજી શાહ, એમની લખેલી પુસ્તક મેં મારા પ્રોફેસરને દેખાડી. એમણે કહ્યું અચ્છા આ પુસ્તક આપણા ડિપાર્ટમેન્ટમાં આવવી જોઈએ. લઈ આવી, લઈને મેં ખરીદી, જઈને આપી. એમણે કહ્યું જઈને લાઇબ્રેરિયનને આપો. વારું, પ્રોફેસરની આજ્ઞા તો શિરોધારી કરવી જ જોઈએ. લાઇબ્રેરી પાસે ગયો, એને કહ્યું એમ નહીં કામ ચાલે, આ કઈ શું પ્રાઇવેટ કોલેજ છે સરકારી કોલેજ છે? ભાઈ મારે કઈ વેચવાનો ધંધો તો છે નહીં પુસ્તકનો. પ્રોફેસર સાહેબે કહ્યું કે આપી આવો એટલે આપવા આવ્યો છું. એમણે કહ્યું ના હું મને પૂછવું પડશે પહેલા. પૂછી લો ભાઈ, મેં કહું પુસ્તક નું શું કરું, લાવ્યો છું પાછું લઈ જાઓ, એટલે મૂકી જાઓ અહીંયા, પૂછી લે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, પેલો ક્લાસરૂમ, ક્લાસ ટીચર નો જે બધો એક હોલ હોય એમાં ઉપર પ્રોફેસર બેસે, અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર ઉપર એની લાઇબ્રેરિયન ની ઓફિસ. પણ એ 15 દિવસ સુધી પૂછવા જ ના જાય. હું બધા પૂછ્યું ભાઈ શું થયું, પૂછ્યું કે નહીં, એ મને કે એમ કઈ સરકારી કોલેજ છે, કઈ પ્રાઇવેટ કોલેજ છે? પૈસા કઈ હમણાં થોડી મળશે, એ તો લાઇબ્રેરી ની કમિટી બેસશે ત્યારે, પૈસા સેન્શન થશે ત્યારે મળશે. ક્યારે બેસશે બતાવો ને તમે. તો એ મને પાછું એ જ કેતું હતું કે આ કઈ પ્રાઇવેટ કોલેજ થોડી છે, તો સરકારી કોલેજ છે. એટલે આ મારી સરકારી કોલેજ સરકારનો સંસ્કૃતમાં તો અર્થ થાય સર્વકાર, બધું જ કામ કરતો હોય તેને સર્વકાર, પણ એ કશું કામ જ ન કરે સરકાર. દોઢ મહિને હું એમની પાસે ગયો પાછો, મને ભાઈ શું થયું તમારે, કઈ નિર્ણય થયું કે નહીં કમિટીનું? એટલે મને કહ્યું કે આ સેન્કશન થઈ ગયા છે રૂપિયા, પણ તમે રસીદ નથી આપતું, બિલ નથી આપ્યું. ભાઈ બિલ હું કેવી રીતે લાવું, મારા પુસ્તક વેચવાનો ધંધો નથી, એમ તો બિલ વગર પૈસા નહીં મળે. આ મોટી પંચાયત છે એટલે પુસ્તક વાલા ને ત્યાં ગયો, મેં ભાઈ ખોટું બિલ બનાવીને આપને પૈસો નથી આપતો, બિલ બનાવીને આપ્યું, બિલ બનાવીને આપ્યું. મેં રજૂઆત કરી, એ બિલ બનાવ્યા પછી મેં હવે ક્યારે આવું? એમણે કહ્યું એક નેક્સ્ટ વીકમાં આવજો. નેક્સ્ટ વીકમાં ગયો ત્યારે એને મને કહ્યું કે તમારું નામ આમાં ક્યાં છે, તમને કેવી રીતે આપું? કીધું ભાઈ આ ઘોર પંચાયત, તમારી પાસે આપી મને તમને ખ્યાલ છે કે નહીં? બોલે એ અમને ખ્યાલ છે, પણ નામ અમારી પાસે બે છે, એક જેજી શાહ અને એક વલ્લભાચાર્ય. વલ્લભાચાર્ય ને પધારે 500 વર્ષ થયા અને જેજી શાહ પણ જવાની તૈયારીમાં હશે. મારે રૂપિયા તો મારે આપવા જોઈએ. એમનું કે આ કઈ પ્રાઇવેટ કોલેજ છે સરકારી કોલેજ છે? એ ચક્કર ખાવામાં મારા બધા પૈસા ટેક્સી ના જેટલા બગડી ગયા. મને કીધું છોડો, સરકારી કોલેજ ના પૈસા ના લેવા જોઈએ, આજ સુધી પેમેન્ટ થયું જ નથી. સરકારી કોલેજ એવી હોય કે જે કશું કરે જ નહીં. પ્રાઇવેટ કોલેજ જ્યાં જ્યાં ત્યાં જ કે પ્રાઇવેટ કોલેજ થોડી છે, સરકારી કોલેજ છે. બિલ ક્યાંથી લાવું, મારો નામ ક્યાંથી લાવું એમાં બિલમાં? મારો ધંધો નહીં, પ્રોફેસરે કીધું તેથી મેં આપ્યું. મારે કઈ વેચવાનો શોખે નથી પુસ્તક. પંચાયત એવી થઈ જાય કોઈક વખત, એટલે આપણે એ સાવધાની બરતવી જોઈએ. પરમાત્માનો જે કન્સેપ્ટ છે એ બાબતમાં આપણને એક સાવધાની રાખીએ કે જે સરકારી કન્સેપ્ટ હોય તેનાથી આપણને બચવા જોઈએ. પ્રાઇવેટ કન્સેપ્ટ પરમાત્માનો છે એ વાત ખ્યાલ રાખશો તો તમને અવતારનો બોધ સરખી રીતે સમજ આવશે. મૂળ કે આ ત્રણ કન્સેપ્ટ સમજ્યા પછી એક વાત એ સમજવાની કે આપણે ત્યાં ત્રણ જાતના વાદ સ્થાપિત કરવામાં આવ્યા. એક કહેવાય છે વિવર્તવાદ, બીજું કહેવાય પરિણામવાદ, ત્રીજું કહેવાય આરંભવાદ. તે વાદોના પાછા બહુ વિવાદો છે અને મહાપ્રભુની દ્રષ્ટિ આ બાબતમાં શું છે તેને આપણે સમજવાનો થોડો પ્રયાસ કરીએ. કે જો આપણે અક્ષર બ્રહ્મના તરફ દ્રષ્ટિ રાખીને જો જગતની વ્યાખ્યા કરશું કે જગત કેમ ઉત્પન્ન થયું, તો આપણને એમ જ લાગે કે આ બધું વિવર્ત હોવું જોઈએ. વિવર્ત એટલે શું? જેમ સિંહ કે દોરડા ઉપર અંધેરામાં આપણને સર્પનું ભ્રમ થાય, તે સર્પ દોરડામાંથી પેદા થયેલો નથી, દોરડા ઉપર આપણને દેખાઈ રહ્યો છે. દોરડામાંથી પેદા થયેલો નથી અને દોરડામાંથી કઈ એવો જ પેદા નથી થયો કે દોરડાથી એને છૂટું અહીંયા દોરડું રહી જાય અને સર્પ ભાગીને બીજે કશે ચાલ્યો જાય, એવી સ્થિતિ નથી. એનો દેશ પણ તે જ હશે કે જે દોરડાનો દેશ હશે તે. તો એ સ્થિતિમાં જયારે કોઈક વસ્તુ ઉત્પન્ન થાય, જેમ દોરડા ઉપર સર્પ ઉત્પન્ન થાય અંધકારમાં આપણને પ્રતીતિમાં, તેને વિવર્ત કહેવાય. સર્પ તે દોરડાનું વિવર્ત. તેમજ સુવર્ણમાંથી સોનામાંથી આપણે કુંડલ ઘડીએ કે રિંગ ઘડીએ કે એરિંગ ઘડીએ, તે સુવર્ણનું પરિણામ કહેવાય. પરિણામ એટલે શું? કે સુવર્ણ જ કુંડલ રૂપે થઈ ગયો છે. ત્રીજો વાદ આરંભવાદ. આરંભવાદ ને સમજવું હોય થોડી સાવધાની બરતવાની જરૂરત છે. જેમ આ ટેપ રેકોર્ડર, ટેપ રેકોર્ડર બન્યું શેનાથી બન્યું? જે કલ્પ ઉર્જા આમાં વાપરવામાં આવે છે તેનાથી બન્યું. તે કલ્પ ઉર્જા